અહંકાર છે બધા. આ બધું ભયંકર અજ્ઞાનતા નથી. નથી આપણું એવું એટલે વ્યવહાર કહેવાય છે. શું કહે છે? વ્યવહાર. ક્યાં વ્યવહાર તો થયું? તો જીવન નામ પરિણામ. શું થયું? જીવન લેબલ લાગે. આ ગુલાબ, આ ડંકો, એ વ્યવહાર. ક્યાં વ્યવહાર છે કે એમાં એક જીવ વધતો નથી, એક જીવ ઘટતો નથી. સુંદર સારા એક જ જગ્યાએ બદલાવાના બધા ચાલ થાય અને આ વ્યવહારમાંથી ગોડા પાંચ ટકા છે તમારે બોલવું હોય તો તમારી ઈચ્છા થી બીજું છે કે રહેવાનું છે. મારી ઈચ્છા તો રાખે જેવા વચન બને તમે જીવ નિર્વાણ માર્ગે પામે દિખાયા પણ આવતો નથી. તમને વધુ લોકો તમને ઓળખે ના ગમે. વધુ લોકો ઓળખે ના ગમે. તમને વધુ લોકો ઓળખે કે ના ગમે. મને ઓછા ઓળખે, વધુ લોકો ઓળખે, મને ઓળખે. તમે પ્રશ્ન છે તમને. તમને જમવા ના જમવાનો પ્રશ્ન ના હોય. અમે રાજ્ય તરીકે હોય જ નહીં. જયારે હોય તો એમને પોતા હોય. અગર શું કહેવાય તો લાઈટ ડિસ્લાઈક હોય. શું હોય? લાઈટ ડિસ્લાઈક. એ તમે મને જાણતા હોય તો આપણે આવી આવી જ છીએ. પણ તમે તો લઈને જાણતો નહીં કે શું થાય છે. હા થાય ત્યારે વ્યવહાર ચલાવવાનું બંધી ગયું એટલે નામ કાપી લઈને પછી મળવાની ચાલે નામ કાપી લઈને નામ લઈ જવાનું પછી મેળવી કે માટી પુરાણ છે બરાબર છે. સમજાવો કોણ ભાગ જીવ કે પૈસ સમજા કોણ ભાગ કઈ રીતે કરે છે બતાવો સામાન ચાલજો આગળ વિદ્યાર્થી છે પછી નજીક છે વસ્તુ વધારે પીલામાં ફેરફાર કરી અવસ્થામાં કહો છો એમ કે છે કે જ્ઞાન એટલે પ્રકાશ ને જ્ઞાન એટલે જાણવું પ્રકાશ એટલે શું સૂર્ય નો પ્રકાશ તો નહીં ને પ્રકાશ એટલે શું પ્રકાશ એટલે સૂર્ય નો પ્રકાશ જાણે પ્રકાશ જ્ઞાન એક પ્રકાશ છે ને જ્ઞાન એક પ્રકાશ છે ને આ જીવ શરીરમાં વ્યાપક રીતે દેખી થયો વ્યાપક રીતે અમારે વ્યાપક હોય વ્યાપક હોય તો ગુરુમાં જેવું હોય ત્યાં આત્મા જીવ વ્યાપક હોય તો ગુરુમાં જે સંકોચ વિકાસ થાય કેમ આત્મા વ્યાપક હોય તો ગુરુમાં અતિમાં આત્મા સંકોચ વિકાસ થાય છે કે કેમ કારણ કે વિકાસ સંકોચ નહીં જે આત્મા અખંડ છે અખંડ છે એવું સંકોચ વિકાસ થઈ શકાનો જન્મ જે કોણ છે સંકોચ વિકાસ જન્મો સંકોચ વિકાસ જન્મ થતા અખંડ છે અને સંકોચ વિકાસ થાય નહીં આ જગત નો સ્વભાવ સંકોચ વિકાસ થવાનો ગેર તત્વ નો સ્વભાવ સંકોચ વિકાસ થવાનો છે આત્મા નો નહીં આત્મા તો અખંડ છે એટલે કારણ કે અમારે જવાબ તો મળે નહીં મારું મારું માનવું છે કે જન્મમાં એનો વિકાસ હજી કરવાનું થાય હજી પણ છતાં પણ અમારો આત્મા વ્યાસ નથી કારણ કે અખંડ છે વસ્તુ અખંડમાં સંકોચ વિકાસ પીડા ના હોય છે પીડા હમણાં જન્મ સંકોચ વિકાસ જન્મ કાર્ય હતી હા હું બોલું તો આવું સમજાવું તમે હું આવું સમજાવું તમને તમને સમજાવું છે ચંદ્ર હોય તો પોતા હોય હરિચંદ્ર આપણે કઈ જેવું ચંદ્ર હોય ચંદ્ર હોય એ સુનિ આપે છે તો આત્મા છે તો આ ટેલિફોન એક્સચેન્જ હોય ને ટેલિફોન એક્સચેન્જ હોય ટેલિફોન એક્સચેન્જ માં જેવી રીતે બધા ટેલિફોન આવે અને વચ્ચે જરા સાધનો રિસીવર હોય છે એને બધા જ બધાને મેસેજ એને મળે છે. એવી રીતે આ શરીરની બધી જ ઇન્દ્રિયોમાં જે મેસેજ ઉપસ્થિત આવે છે એ હૃદયમાં કેન્દ્ર છે અને ત્યાં આત્મા બેઠેલો છે. ત્યાં આત્મા બેઠેલો છે અને આ બધાને છે તો ઇન્પલ્સિસ લે છે, પોતે રિસીવ કરે છે અને પછી એ જાણે છે. ઇન્દ્રિયો દ્વારા એનું સંચાલન ચાલે. જાણે અલગ જાણનાર અલગ બની જાગ્રત કરવું ના પડે એને ઘણી વસ્તુ ખોટી વસ્તુ હોય એનો ત્યાગ નહીં કરવાનો અને ગ્રહણ કરવાનું નહીં. આક્રમ કરતો હતો, હું ખોટા આક્રમ કરતો હતો, એ ગુરુદ્વારા થી શરૂ કરે છે તો ખોટા આક્રમ ખોટા આક્રમણો જો કરતો હતો અજ્ઞાન દશામાં, અજ્ઞાન દશામાં હું ખોટા આક્રમણો કરતો હતો તો ગુરુ દ્વારા જ્ઞાન થવાથી હવે નથી છોડી દીધા ગયા ગયા છોડીને ગયેલા છે કશું હતું નહીં, એ બધો મેં ત્યાગ કરી દીધો છે. ત્યાગ કરી જાગી વસ્તુ ચાલે છે, જાગૃતિ છે, જાતે જીવાત્મા છું, હું જીવાત્મા છું, ધરી સંબંધી નાતા ભાઈ ચાલે છે પણ અંદર એમાં જીવાત્મા છે, ધરી સંબંધી નાતા ભાઈ અંદર જીવાત્મા તો જીવાત્મા જે વિચાર કરે ને એને કશું લડાવી બતાવવાનું છે. આ પ્રશ્ન વિધાન છે જ્ઞાન જ્ઞાન જ્ઞાન તો ગુરુ તમારે નહીં કરે છે એ બધું જ્ઞાન વગર તો ગુરુ કોઈ કરે જ નહીં ને, ગુરુ નું જ્ઞાન હોય ત્યારે જ કરે ને. અહંકાર અહંકાર આપે છે ગુરુ નું કામ જ્ઞાન ગુરુ ને જાણ બધું પણ ગુરુ જાણે તો ગુરુ મને જાણ ગુરુ ના પેડ આપે તમને એવા જાણ મળે તો બરાબર છે. એટલે નથી કહ્યું તો ક્યાં બરાબર બેઠું છે આ બરાબર બેઠું સિદ્ધાર્થમાં છે તેનું વિષયમાં કેમ બને જન્મ એ જન્મ મરણ કેમ ધારણ કરે છે જન્મ મરણ કેમ ધારણ કરે છે એમ નથી બોલો એટલે પ્રશ્ન એ છે કે પોતે સિદ્ધાર્થમાં છે તો પછી આ જન્મ મરણ કેમ ત્યારે ધારણ થાય છે ખાલી નહીં કચરા છે ને ખાલી નહીં લઈને પોતાના શરીર ના જવાથી એ ભયના સાથે એટલે કે આ સિદ્ધાર્થમાં છે એ કામ કર્યું એ કામ એ સિદ્ધાર્થ છે આગળ આવરણ પહેરવાનું તો પોતાની અમે તો જોઈ ગયા કે ગુરુ જયારે અમારા ગુરુ ગુરુ થઈ શકે છે કેમ અમારે બીજું ગુરુ કરવાની જરૂર નથી એ કે છે મારે પત્ર કે આ મોટામોટા મહાપુરુષો જે સંસ્થાનો મહાપુરુષો પાછા જગત નું નાશ કરવા માટે જે રામ કૃષ્ણ નીચા ફેલાવ પાછા આવે છે એ પ્રતિ આપશે કે નહીં નક્કી થયું જગત માં રામ કૃષ્ણ એ બધા જગન માં ચાલે છે બીજું બધા ચાલે છે એ તબદ ખોટી વાત ખરી ને તો પછી તેને સંભાળવાની ઉજવણી જો વાત તબદ ખોટી ને હા તો મુક્ત તો બાદ લેવાની વૈશાલી એટલે પછી જેમ હોય છે તો પછી એ મુક્ત ના થયો ને એને અવાર નું છે ને એ આવ્યા હમણાં એ મુક્તા તો આવેલા થાય છે ને થાય આપણા જે બીજો જે આવે છે એ આવે તો મુક્ત લોકો ના કહેવાય વ્યાપક હોય વ્યાપક બીજો કન્વેશન તમારું કયું અમારું કેવું વાત મનની પાછળ મનની સવાલ કરાવે મન કદે થાય છે મન શું વસ્તુ છે મન શું વસ્તુ છે મન શું વસ્તુ છે મન કોણ કે છે મને આત્મા મન ને આત્મા કોણ કે છે ના તમે હું મને આત્મા થી માન કરું મન એક સાધન છે મન સાધન છે સાધન સાથ દઈ શકે મન કરી નહીં મને એટલે મન એ દાંતના છે યોજના લાગે તો નહીં સકતો માન્ય શબ્દ મારી વાત સમજણ નું જે ભય ભર્યો છે ગાય માં વેર છે ગાય ફી ફી નાખે જેમ કઈ માણસ પણ વે ભર્યો ગાય માં તો ગાય માં ફોન ફોન નાખે એ તો જીવ નથી વાયુને રોગ ભરેલો છે તો સંસન ના છે કે મેં જીવ નથી એ પોતાના સ્વરૂપમાં જાણવાનું જાણવાનું થયું છે નિકલ સ્થિર રહેશે જાણવું પડે એનું એક સ્વરૂપ છે ને એનું એક સ્થિર રહેશે જાઈએ તમારે કઈ મનાલો આવ્યા હોય દસ મહિનાના અત્યારે જતી વેપાર કરવા ધર્મની કોઈ સટાબાદી લઈને આવી જાય છે આપવાના છે કીધું આપવાનું સટાબાદી કીધું ગયા તમને શું થાય મને તો શું સપ્તમ કારણ હું મારી વાત કરતી લગ્ન કર્યું નથી અને એટલે મને ચિંતાનું કે ઝાડી જાત ચોટી જાય પણ તમારી તમે પોતમાને વચ્ચે નથી આખા જટની ચિંતા કરે તો મને વધે નથી થાય જાણે છે ચિંતા પછી છે આગળ વાળા મગર જાણે છે પછી પણ જરૂર મારે કહેવાની છે ચિંતા છે પેલા હોય પેલા મગર પેલા જાણે છે મારી ચિંતા થાય મારા ઘર થાય ચિંતા જ્ઞાન દર્શન અને ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્ર ઉપર જરા સમજાવ અને જરૂર નિર્દેશ અને કલ્યાણ કરાય પણ થઈ છે